શ્રી માર્કંડેય પુરાણ અધ્યાય 14 ઋતધ્વજને મદાલસાની પ્રાપ્તિ. બાલ્યાવસ્થામાં પોતાના પુત્રોને મદાલસાનો ઉપદેશ સુમતિ કહે છે. નાગરાજ મહાત્મા અશ્વતર જ્યારે ભોજન કરી ચૂક્યા ત્યારે તેમના પુત્ર અને રાજકુમાર ઋતધ્વજ ત્રણે તેમની પાસે આવીને બેઠા. નાગરાજે મનને પ્રસન્ન કરનારી વાતો કહીને પોતાના પુત્રના મિત્રને પ્રસન્ન કર્યા અને પૂછ્યું, આયુષ્યમાન, આજે તમે મારા ઘેર આવ્યા છો, તેથી જે રીતે તમને સુખ મળે એવી કોઈ વસ્તુને માટે જો તમારી ઈચ્છા હોય તો કહો. જેમ પુત્ર પોતાના પિતાને મનની વાત કહે છે તે પ્રમાણે તમે પણ નિશંક થઈને મને પોતાની ઈચ્છા હોય તે કહો. સોનું, ચાંદી, વસ્ત્ર, વાહન, આસન અથવા કોઈ અત્યંત દુર્લભ તથા મનોવાંછિત વસ્તુ મારી પાસે માગો. કોલ્યાસોએ કહ્યું, ભગવાન, આપની કૃપાથી મારા પિતાના ઘરમાં આજે પણ સુવર્ણ વગેરે કિંમતી વસ્તુઓ છે. આ બધી વસ્તુઓની મારે જરૂરત નથી. જ્યાં સુધી પિતાજી હજારો વર્ષો સુધી પૃથ્વી પર શાસન કરે છે અને તમે પાતાળલોકનું રાજ કરો છો, ત્યાં સુધી મારું મન યાચના કરવા માટે ઉત્સુક થઈ શકતું નથી. જેમના પિતા જીવિત છે તેઓ પરમ સૌભાગ્યશાળી અને પુણ્યાત્મા છે. ભલા મારી પાસે શું નથી? સજ્જન મિત્ર, નિરોગી શરીર, ધન અને યૌવન સર્વ કાંઈ તો છે. જે વાતની ચિંતા ન કરીને કે મારા ઘરમાં ધન છે કે નહીં, પિતાની છત્રછાયામાં રહે છે તે જ સુખી છે. જે લોકો બાળપણથી જ પિતૃહીન થઈને કુટુંબનો ભાર વહન કરે છે તેમના સુખભોગ છીનવાઈ જવાના કારણે હું તો એ જ સમજું છું કે વિધાતાએ જ તેમને સૌભાગ્યથી વંચિત કર્યા છે. હું તો આપની કૃપાથી વિધાતાએ આપેલા ધનરત્ન વગેરેના ભંડારમાંથી પ્રતિદિન યાચકોને તેમની ઈચ્છા અનુસાર દાન આપતો રહું છું. અહીં આવીને મેં પોતાના મુગટથી જે આપના બંને ચરણોનો સ્પર્શ કર્યો તથા આપના શરીર સાથે મારો સ્પર્શ થયો, એટલાથી જ મેં સર્વ કંઈ પ્રાપ્ત કરી લીધું. રાજકુમારના વિનયપૂર્વકના વચનો સાંભળીને નાગરાજ અશ્વતરે પ્રેમપૂર્વક કહ્યું, જો મારી પાસેથી રત્ન અને સ્વર્ણ વગેરે લેવાનું તમારું મન નથી તો બીજી કોઈ વસ્તુ જે તમારા મનને પ્રસન્ન કરી શકે તે માગો, હું તમને આપીશ. કોલ્યાસોએ કહ્યું, ભગવાન, આપના આશીર્વાદથી મારા ઘરમાં બધું જ છે. વિશેષતઃ આપના દર્શનથી મને બધું જ મળી ગયું. આપ દેવતા છો અને હું મનુષ્ય. આપે પોતાના શરીરથી મારું જે આલિંગન કર્યું એનાથી હું કૃતકૃત્ય છું. મારું જીવન સફળ થઈ ગયું. નાગરાજ, આપની ચરણરજે મારા મસ્તક પર જે સ્થાન બનાવ્યું છે તેનાથી મને શું નથી મળ્યું? જો આપને મને મનવાંછિત વર આપવો જ છે તો એ જ આપો કે મારા હૃદયથી પુણ્ય કર્મોનો સંસ્કાર કદી દૂર ન થાય. અશ્વતર બોલ્યા, એવું જ થશે. તમારી બુદ્ધિ ધર્મમાં લાગેલી રહેશે, છતાં આજે તમે મારા ઘરમાં આવ્યા છો તેથી તમને મનુષ્યલોકમાં જે વસ્તુ દુર્લભ લાગતી હોય તે મારી પાસે માગો. તેમની આ વાત સાંભળીને રાજકુમાર ઋતધ્વજ પોતાના બંને મિત્ર નાગકુમારોના મુખ સામે જોવા લાગ્યા. ત્યારે બંને પિતાને પ્રણામ કરીને રાજપુત્રને જે અભિષ્ટ હતું તેને સ્પષ્ટ રૂપે કહેવાનો આરંભ કર્યો. નાગકુમાર બોલ્યા, પિતાજી, ગંધર્વ કુમારી મદાલસા આમની પ્રિય પત્ની હતી. તેને કોઈ દુષ્ટ બુદ્ધિના દુરાત્મા દાનવે જે આમની સાથે શત્રુતા રાખતો હતો ધોખો આપ્યો. તેણે આ દાનવના મુખથી આમના મૃત્યુના સમાચાર સાંભળીને પોતાના પ્રિય પ્રાણ ત્યાગી દીધા. ત્યારે આમણે પોતાની પત્ની પ્રત્યે કૃતજ્ઞ થઈને એવી પ્રતિજ્ઞા લીધી કે હવે મદાલસાને છોડીને બીજી કોઈ સ્ત્રી મારી પત્ની થઈ શકશે નહીં. પિતાજી, આ વીર ઋતધ્વજ આજે તે જ સર્વાંગ સુંદરી મદાલસાને જોવા ચાહે છે. જો આવું થઈ શકે તો આમનો મનોરથ પૂર્ણ થઈ શકે છે. ત્યારે નાગરાજ ઘરમાં છુપાવેલી મદાલસાને લઈ આવ્યા અને રાજકુમારને તે દેખાડી તથા પૂછ્યું, ઋતધ્વજ, આ તમારી પત્ની મદાલસા છે કે નહીં? તેને જોતા જ રાજકુમાર લજ્જા છોડીને બોલી ઉઠ્યા, હા પ્રિય, કહીને તેના તરફ ગયા. ત્યારે નાગરાજે તેને રોક્યો અને મદાલસાના મૃત્યુથી જીવિત થયાની બધી વાત કહી સંભળાવી. પછી તો રાજકુમારે પ્રસન્ન થઈને પોતાની પ્રિય પત્નીને ગ્રહણ કરી. ત્યાર પછી તેના સ્મરણ કરતાની સાથે જ તેનો પ્રિય અશ્વ ત્યાં આવી પહોંચ્યો. તે સમયે નાગરાજને પ્રણામ કરીને તેઓ અશ્વ પર આરૂઢ થયા અને મદાલસાની સાથે પોતાના નગરમાં ચાલ્યા ગયા. ત્યાં પહોંચીને તેમણે પોતાના પિતા તથા માતાને મદાલસાના મરીને જીવિત થયાના સમાચાર કહ્યા. કલ્યાણમય મદાલસાએ પણ સાસુ સસરાના ચરણોમાં પ્રણામ કર્યા તથા અન્ય સ્વજનોને પણ યથાયોગ્ય સન્માન આપ્યું. ત્યાર પછી તે નગરમાં પૂરવાસીઓને ત્યાં બહુ મોટો ઉત્સવ થયો. ત્યાર પછી ઘણો સમય પસાર થયા પછી મહારાજ શત્રુજીત પરલોકવાસી થઈ ગયા. ત્યારે પૂરવાસીઓએ તેમના મહાત્મા પુત્ર ઋતધ્વજને, જેમના આચરણ ને વ્યવહાર બહુ જ ઉદાર હતા, રાજગાદી પર અભિષિક્ત કર્યા. તેઓ પણ પોતાની પ્રજાનું પોતાના પુત્રની જેમ પાલન કરવા લાગ્યા. ત્યાર પછી મદાલસાના ગર્ભથી પ્રથમ પુત્ર ઉત્પન્ન થયો. રાજાએ તેનું નામ વિક્રાંત રાખ્યું. પુત્રનું નામ સાંભળીને પરિવારજનોને આનંદ થયો. પરંતુ મદાલસા નામ સાંભળીને હસવા લાગી. તેણે ચતા સૂતેલા અને જોર જોરથી રડતા શિશુને રાજી કરવા માટે આ પ્રમાણે કહેવાનું શરૂ કર્યું. શુદ્ધો અસી રે તાત ન તે અસ્તિ નામ કૃતમ હિ તે કલ્પન યાધુનેવ પંચાત્મકમ દેહ મિદમ ન તે અસ્તિ નેવાસ્ય ત્વમ રોદિષી કસ્ય હેતો હો. અર્થાત, હે તાત, તું તો શુદ્ધ આત્મા છે, તારું કોઈ નામ નથી, આ કલ્પિત નામ તો તને હમણાં મળ્યું છે. આ શરીર પણ પંચમહાભૂતોનું બનેલું છે, એ ન તારું છે ને તું તેનો છે, પછી રડે છે શા માટે? ન વા ભવાન રોદિતિ વે સ્વજન્મા શબ્દો અયમા સાધ્ય મહિષ સુનુમ વિકલ્પ્યમાના વિવિધા ગુણાસ્તે અગુણાસ્વ ભોતાહ સકલેન્દ્રિયેશુ. અથવા તું નથી રડતો, આ અવાજ તો રાજકુમાર પાસે પહોંચીને આપમેળે પ્રગટ થાય છે. તારી સમગ્ર ઇન્દ્રિયોમાં જે અલગ અલગ ગુણ અવગુણોની કલ્પના થાય છે તે પણ પંચભૂત જ છે. ભૂતાની ભૂતેહી પરિદુર્બલાની વૃદ્ધિમ સમાયાંતિ યથેહ પુંસઃ અન્ન અબુદા અનાદ અબુદાન આદિ ભીરેવ કશ્ય ન તે અસ્તિ વૃદ્ધિન ચ તે અસ્તિ હાનિ. જેમાં જગતમાં અત્યંત દુર્લભ ભૂત અન્ય ભૂતોના સહયોગથી વૃદ્ધિ પામે છે તે જ પ્રમાણે અન્ન અને જળ વગેરે ભૌતિક પદાર્થોને આપવાથી મનુષ્યના પંચભૂતના શરીરની જ પુષ્ટિ થાય છે. તેથી તારા શુદ્ધ આત્માની ન તો વૃદ્ધિ થાય છે ન નુકસાન. ત્વમ કંચુકે શિર્યમાણે નિજે અસ્મિમ તસ્મિસ્વ દેહે મૂઢતામ મા વ્રજે થાહા શુભાશુભેહિ કર્મભીર્દેહમેત નમદાદિ મૂઢેહિ કંચુકસ્તે પિનદ્વ પિનદ્ધ. તું પોતાના શરીર તથા શરીરરૂપી ઘર જીર્ણ થાય તો તેનો મોહ કરીશ નહીં. શુભાશુભ કાર્ય અનુસાર આ દેહ પ્રાપ્ત થયો છે. તારું આ શરીર એટલે ખોળ્યું, મદ વગેરેથી બંધાયેલું છે, તું તો આનાથી સર્વથા મુક્ત છે. તાતેતી કિંચિત તનયેતી કિંચિદ અંબેતી કિંચિદ યે તેતી કિંચિત મમેતી કિંચિન મમેતી કિંચિત ત્વમ ભૂત સંજ્ઞ બહુ માન યે થાહા. કોઈ જીવ પિતા રૂપે પ્રસિદ્ધ છે, કોઈ પુત્ર કહેવાય છે, કોઈને માતા અને કોઈને પ્રિય સ્ત્રી કહે છે. કોઈ આને મારું છે કહીને અપનાવે છે ને કોઈ આ મારું નથી આ ભાવથી પોતાનાથી અલગ માને છે. આ પ્રમાણે આ ભૂત સમુદાયના વિવિધ રૂપ છે એવું તારે સમજવું જોઈએ. દુઃખાની દુઃખા પગમાય ભોગાન સુખાય જાનાતી વિમૂઢ ચેતાહા તાન્યેવ દુઃખાની પુનઃ સુખાની જાનાતી વિદ્વાન વિમૂઢ ચેતાહા. જોકે સમસ્ત ભોગ દુઃખરૂપ છે, છતાં મૂઢ ચિત્તનો માનવ તેને દુઃખ દૂર કરનાર તથા સુખની પ્રાપ્તિ કરનાર સમજે છે. પરંતુ જે જ્ઞાની છે, જેમનું ચિત્ત મોહગ્રસ્ત નથી, તેઓ તે સુખને પણ દુઃખ જ માને છે. હાસો અસ્થિસ દર્શનમ ક્ષિ યુગ્મ મૃત્યુજ જ્વલમ યત કલુષમ વસાયાહા કુચાદી પિનમ પિશિતમ ધનમ તત સ્થાનમ રતેહી કિમ નરકમ ન યોષિત. સ્ત્રીઓની શોભા શું છે? હાડકાઓનું પ્રદર્શન. જેને આપણે અત્યંત સુંદર નેત્ર કહીએ છીએ તે મજ્જાની કલુષિતતા છે અને મોટા મોટા સ્તન વગેરે માંસોની ગાંઠો છે વગેરે માંસની ગાંઠો છે તેથી પુરુષ જેના ઉપર અનુરાગ કરે છે તે સ્ત્રી શું નરકની જીવતી જાગતી મૂર્તિ નથી? યાનમ ક્ષિતો યાન ગતસ્વ દેહો દેહે અપી ચ અન્ય પુરુષો નિવિષ્ટઃ મમત્વ મુર્વ્યામ ન તથા યથાસ્વે દેહે અતિ માત્રમ ચ વિમૂઢ તેષા. પૃથ્વી પર વાહનો ચાલે છે, વાહન પર આ શરીર રહે છે અને આ શરીરમાં પણ એક બીજો પુરુષ બેઠેલો છે, પરંતુ પૃથ્વી અને વાહનમાં તેવી મમતા દેખાતી નથી જેવી પોતાના દેહમાં દેખાય છે. આ જ મૂર્ખતા છે. જેમ જેમ તે બાળક મોટું થવા લાગ્યું તેમ તેમ મહારાણી મદાલસા તેને મમતા શૂન્ય જ્ઞાનનો ઉપદેશ આપવા લાગ્યા. જેમ જેમ તેના શરીરમાં બળ આવતું ગયું ને જેમ જેમ તે પિતા પાસે વ્યવહારિક બુદ્ધિ શીખવા લાગ્યો તેમ તેમ માતાના વચનોથી તેને આત્મતત્વનું જ્ઞાન પણ થઈ ગયું. આ પ્રમાણે માતાએ જન્મથી જ પોતાના પુત્રને એવો ઉપદેશ આપ્યો જેથી જ્ઞાની અને મમતા શૂન્ય થઈને તેણે ગૃહસ્થ ધર્મ પ્રત્યે પોતાના મનને જવા ન દીધું. આ પ્રમાણે જ્યારે મદાલસાના ગર્ભથી બીજો પુત્ર ઉત્પન્ન થયો ત્યારે પિતાએ તેનું નામ સુબાહુ રાખ્યું. એ સાંભળીને પણ મદાલસા હસવા લાગી. એ બાળકને પણ તે પહેલાંની જેમ રમાડતા રમાડતા બાળપણથી જેવો ઉપદેશ આપવા લાગી જેથી તે પરમ બુદ્ધિમાન થઈ ગયો. ત્રીજો પુત્ર ઉત્પન્ન થયો ત્યારે રાજાએ તેનું નામ શત્રુમર્દન રાખ્યું. એ સાંભળીને પણ મદાલસા બહુવાર સુધી હસતી રહી તથા તેને પણ તેણે પહેલાંની જેમ બાળપણથી જ જ્ઞાનનો ઉપદેશ આપ્યો. મોટા થયા પછી તે નિષ્કામ કર્મ કરવા લાગ્યો, સકામ કર્મો તરફ તેની રુચિ ન રહી. રાજા ઋતુધ્વજ જ્યારે ચોથા પુત્રનું નામકરણ કરવા તૈયાર થયા ત્યારે સદાચાર પરાયણ મદાલસા પર તેમની દ્રષ્ટિ પડી. તે સમયે તે મંદ મંદ હસી રહી હતી. તેને હસતી જોઈને રાજાને થોડું કુતૂહલ થયું. તેથી તેમણે પૂછ્યું, દેવી, જ્યારે હું નામકરણ કરું છું ત્યારે તમે હસો છો કેમ? એનું કારણ બતાવો. હું તો સમજું છું વિક્રાંત, સુબાહુ અને શત્રુમર્દન આ નામ સુંદર છે. આ ક્ષત્રિયોને યોગ્ય તથા શૌર્યમાં ઉપયોગી છે. ભદ્રે, જો તમારા મનમાં એવી વાત હોય કે આ નામ સારા નથી તો મારા આ ચોથા પુત્રનું નામ તમે રાખો. મદાલસા બોલી, મહારાજ, આપની આજ્ઞાનું પાલન કરવાનું મારું કર્તવ્ય છે, તેથી આપ કહો છો તે પ્રમાણે હું જ આપના ચોથા પુત્રનું નામ રાખીશ. આ ધર્મજ્ઞ બાળક આ સંસારમાં અલર્કના નામથી વિખ્યાત થશે. આપનો આ કનિષ્ઠ પુત્ર બહુ બુદ્ધિમાન થશે. માતા દ્વારા રખાયેલા અલર્ક આ અસંબંધ નામ સાંભળીને રાજા ખડખડાટ હસી પડ્યા અને આ પ્રમાણે બોલ્યા, શુભે, તમે મારા પુત્રનું જે અલર્ક નામ રાખ્યું છે એનું શું કારણ છે? આવું અસંબંધ નામ કેમ રાખ્યું? આનો અર્થ શું છે? મદાલસાએ કહ્યું, મહારાજ, આ તો વ્યવહારિક કલ્પના છે. લૌકિક વ્યવહાર ચલાવવા માટે કોઈ પણ નામ રાખી દેવામાં આવે છે, એનાથી પુરુષનો કોઈ પણ સંબંધ નથી. આપે પણ જે નામ રાખ્યા છે તે પણ નિરર્થક જ છે. કઈ રીતે? તો કહું છું, સાંભળો. જ્ઞાની લોકો પુરુષ એટલે આત્માને જ વ્યાપક કહે છે. આપે પ્રથમ પુત્રનું નામ વિક્રાંત રાખ્યું છે. એના અર્થ પર વિચાર કરો. ક્રાંતિનો અર્થ છે ગતિ. એક સ્થાનથી બીજા સ્થાન પર જવાને ગતિ કહે છે. જ્યારે આ દેહનો ઈશ્વર આત્મા સર્વત્ર વ્યાપક છે ત્યારે તે બીજી જગ્યાએ જઈ શકતો નથી, તેથી તેનું નામ વિક્રાંત રાખવું એ મને નિરર્થક લાગે છે. પૃથ્વીનાથ, બીજા પુત્રનું નામ સુબાહુ રાખવામાં આવ્યું છે, તે પણ વ્યર્થ જ છે, કેમ કે આત્મા નિરાકાર છે, તેને બાહ ક્યાંથી આવી? ત્રીજા પુત્રનું નામ જે અરિમર્દન નામ રાખવામાં આવ્યું છે, મારા સમજવા પ્રમાણે તે પણ અસંબંધ જ છે. એનું કારણ પણ સાંભળો. અરિમર્દનનો અર્થ છે શત્રુનું મર્દન કરનાર. જ્યારે બધા શરીરોમાં એક જ આત્મા હોય છે ત્યારે તેનો શત્રુ કોણ છે અને કોણ મિત્ર? મૂર્તિમાન ભૂતોનું જ મનમર્દન થાય છે, એટલે કે મર્દન થાય છે. આત્મા તો અમૂર્ત છે, તેનું મર્દન કઈ રીતે થઈ શકે? ક્રોધ વગેરે આત્માથી અલગ હોય છે, તેથી આ અરિમર્દનની કલ્પના નિરર્થક જ છે. જો વ્યવહારનું સારી રીતે નિર્વાહ કરવા માટે આવા અસંગત નામોની કલ્પના થઈ શકતી હોય તો અલર્ક નામમાં જ કેમ આપને નિરર્થકતા લાગે છે? રાણી મદાલસા દ્વારા આ પ્રમાણે સારી રીતે સમજાવ્યા પછી બુદ્ધિમાન મહારાજ ઋતુધ્વજે પોતાની પ્રાણવલ્લભાને યથાર્થવાદીની માનીને કહ્યું, તમારું કથન સત્ય છે. ત્યાર પછી તેણે પહેલા પુત્રોની જેમ તેને પણ જ્ઞાનપ્રદ વાતો સંભળાવવાનું શરૂ કરી. ત્યારે રાજાએ તેને અટકાવીને કહ્યું, રાજા બોલ્યા, અરે આ શું કરો છો? પહેલા પુત્રોની જેમ આને પણ જ્ઞાનનો ઉપદેશ આપીને મારી વંશ પરંપરાનો નાશ કરવા કેમ તૈયાર થઈ છો? જો તમારે મારું પ્રિય કાર્ય કરવું હોય અને મારી વાતોને માનવી તમને ઉચિત લાગતી હોય તો મારા પુત્રને પ્રવૃત્તિ માર્ગમાં લગાવો. દેવી, આમ કરવાથી કર્મ માર્ગનો ઉચ્છેદ નહીં થાય તથા પિતૃના પિંડદાનનો લોપ નહીં થાય. જે પિતૃ દેવલોકમાં છે, જે તિર્યક યોનિમાં પડ્યા છે, જે મનુષ્ય યોનિમાં અને ભૂત યોનિમાં સ્થિત છે, તે પુણ્યાત્મા હોય કે પાપાત્મા, જ્યારે ભૂખ તૃષાથી વ્યથિત થાય છે તો પોતાના કર્મમાં લાગેલો મનુષ્ય પિંડદાન તથા જલદાન દ્વારા તેમને તૃપ્ત કરે છે. એ જ પ્રમાણે તે દાતાઓને અતિથિઓને પણ સંતુષ્ટ રાખે છે. દેવતા, મનુષ્ય, તીતર, ભૂત, પ્રેત, ગુહ્યક, પક્ષી, કૃમિ અને કીટ વગેરે પણ મનુષ્ય વડે જ જીવિકા ચલાવે છે. તેથી સુંદરી, તમે મારા પુત્રને એવો ઉપદેશ આપો જેથી આ લોક અને પરલોકમાં ઉત્તમ ફળ આપનારા ક્ષત્રિયોચિત કર્તવ્યનું તેને પૂરેપૂરું જ્ઞાન હોય. પતિના કહેવાથી શ્રેષ્ઠ નારી મદાલસા પોતાના પુત્ર અલર્કને આ પ્રમાણે ઉપદેશ આપે છે. ધન્યો હસી રે યો વસુધામ શત્રુ રે કંસ રે કંસવીરમ પાલયી તાસી પુત્ર તત્પાલનાદસ્તુ સુખોપભોગો ધર્માત ફલમ પ્રાપ્યસી ચામર ત્વમ ધરા મરાન પર્વસુ તર્પયેથાઃ સમીહિતમ બંધુષુ પુરયેથાઃ હિતમ પરસ્મે હૃદિ ચિંતયેથા મનઃ પરસ્ત્રીષુ નિર્વતયેથાઃ સદા મુરારિમ હૃદિ ચિંતયેથા સ્તદ ધ્યાન અતો અંતઃ ષડરી જયેથાઃ માયાં પ્રબોધેન નિવારયેથા ય નિત્ય તામેવ વિચિંત્યેથાઃ અર્થાગમાય ક્ષિતિપાજયેશા યેથા યશો અર્જના ય અર્જનાય અર્થમ અપિ વ્યવયથાઃ પરાપવાદ શ્રવણાદ ભીત સ્વરણાદ બિભીથા વિપત્સ સમુદ્રાજ સજ્જ સમુદ્રાજ જન્મ ઉદ્ધરેથાઃ અર્થાત બેટા, તું ધન્ય છે જે શત્રુ રહિત થઈને એકલો જ ચિરકાળ સુધી આ પૃથ્વીનું પાલન કરતો રહીશ. પૃથ્વીના પાલનથી તને સુખભોગની પ્રાપ્તિ થાય છે અને ધર્મના ફળ સ્વરૂપ તને અમરત્વ મળે. પર્વના દિવસે બ્રાહ્મણોને ભોજન દ્વારા તૃપ્ત કરજે. બંધુ બાંધવોની ઈચ્છા પૂર્ણ કરજે. પોતાના હૃદયમાં બીજાના હિતનું ધ્યાન રાખજે અને પરાયી સ્ત્રીઓ તરફ કદી મનને જવા દઈશ નહીં. પોતાના મનમાં સદા શ્રી કૃષ્ણ ભગવાનનું ચિંતન કરજે. તેમના ધ્યાન વડે કામ ક્રોધાદિ છ શત્રુઓને જીતવા, જ્ઞાન દ્વારા માયાનું નિવારણ કરવું અને જગતની અનિત્યતાનો વિચાર કરતા રહેવું. ધનની વૃદ્ધિ માટે રાજાઓ ઉપર વિજય પ્રાપ્ત કરવો, યશ માટે ધનનો સદવ્યવ કરવો, પરાયી નિંદા સાંભળતા ડરતા રહેવું તથા વિપત્તિમાં પડેલા લોકોનો ઉદ્ધાર કરવો. વીર, તું અનેક યજ્ઞો દ્વારા દેવતાઓને તથા ધન દ્વારા બ્રાહ્મણો તથા શરણાગતોને પ્રસન્ન રાખવા અને યુદ્ધ દ્વારા શત્રુઓને પરાજિત કરવા બાલ્યાવસ્થામાં ભાઈ બંધુઓને આનંદ આપજે. કુમારાવસ્થામાં આજ્ઞાપાલન દ્વારા ગુરુજનોને સંતુષ્ટ રાખવા, યુવાવસ્થામાં ઉત્તમ કુળને સુશોભિત કરનારી સ્ત્રીને પ્રસન્ન રાખવી અને વૃદ્ધાવસ્થામાં વનમાં નિવાસ કરીને વનવાસીઓને સુખ આપવું. રાજ્યમ કુર્વન સુહૃદો નનંદ યેથા સાધુન રક્ષસ્તાત યજ્ઞેર્યજેથા દૃષ્ટાન નિઘગ્નન વેરિણ સ્વાજી મધ્યે ગોવી પ્રાર્થે વત્સ મૃત્યુમ વ્રજેથા. તાત, રાજ્ય કરતા પોતાના સુહૃદોને પ્રસન્ન રાખવા, સાધુ પુરુષોની રક્ષા કરતા રહીને યજ્ઞો દ્વારા ભગવાનનું યજન કરવું, સંગ્રામમાં દુષ્ટ શત્રુઓનો સંહાર કરતા ગાયો અને બ્રાહ્મણોની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરવા વગેરે વાતો કહેલી હતી. અધ્યાય 14 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.